श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 34। गणेश ने कार्तिकेय नो जन्म तथा कार्तिकेय द्वारा तारकासुर नो वध। पुलत्स्य जी कहे छे, हे राजन, त्यार पछी भगवान शंकर देवी पार्वती नी साथे नगर ना रमणीय उद्यानों तथा एकांत वनों में विहार करवा लाग्या। देवी प्रत्ये तेमना मन में बहु अनुराग हतो। एक समय नी वात छे, गिरिजाए सुगंधित तेल अने चूर्ण थी पोताना शरीर पर उबटण एटले पीठी चोळी अने तेनाथी जे मेल पड़ियो तेने हाथ में लईने तेमणे एक पुरुषनी आकृति बनावी जेनु मुख हाथी जेवुं हतुं। पछी रमत करता भगवती शिवाए तेने गंगाजीना जल में नाखी दीधी। गंगाजी पार्वती ने पोतानी सखी मानता हता। तेमना जल में पड़ता ज ते पुरुष विशाळकाय थई गयो। पार्वती देवीए तेने पुत्र कहीने बोलाव्यो। पछी गंगाजीए पण पुत्र नामे संबोधन कर्यु। देवताओए गांगई कहीने सन्मानित कर्यो। आ प्रमाणे गजानन देवताओ द्वारा पूजित थया। ब्रह्माजीए तेमने गणोना अधिपति बनाव्या। त्यार पछी परम सुंदरी शिवा देवीए रमतमां जे एक वृक्ष बनाव्यु, तेमांथी अशोकनुं मनोहर अंकुर फूटी निकळ्यु। सुंदर मुखना पार्वतीए तेना मंगल संस्कार कर्या। त्यारे इंद्रना पुरोहित बृहस्पति वगैरे ब्राह्मणों देवताओं तथा मुनिओए कह्युं, देवी ए जणावो के वृक्षोना छोड़वा रोपवाथी शुं फल मळशे। आ सांभळीने पार्वती देवीनुं शरीर हर्षथी प्रफुल्लित थई गयुं। तेओ अत्यंत कल्याणकारी वचन बोल्या। जे ज्ञानी पुरुष एवा गाममां ज्यां जळनो अभाव होय त्यां कूवो बनावडावे छे। ते तेना जलनी जेटली बूंदो होय तेटला वर्ष सुधी स्वर्गमां निवास करे छे। दस कुवा समान एक वाव, दस वाव समान एक सरोवर, दस सरोवर समान एक कन्या अने दस कन्याओ समान एक वृक्ष रोपवानुं फळ मळे छे। आ शुभ मर्यादा नक्की करेली छे। आ संसारने उन्नतिना पथ पर लई जनारी छे। माता पार्वती देवीना प्रमाणे कह्या पछी बृहस्पति वगैरे ब्राह्मणों तेमने प्रणाम करीने પોતપોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા। તેમના ગયા પછી ભગવાન શંકર પાર્વતીની સાથે પોતાના ભવનમાં ગયા। તે ભવનમાં ચિત્તને પ્રસન્ન કરનારી ઊંચી ઊંચી બેઠકો, અટારીઓ અને ગોપુર દ્વાર હતા। વેદીઓ પર માળાઓ શોભી રહી હતી। ચારે બાજુ સોનું જડેલું હતું। મહેલમાં ફૂલ વિખરાયેલા હતા, જેમની સુગંધથી ભ્રમરો ઉન્મત્ત થઈને ગુંજન કરી રહ્યા હતા। તે ભવનમાં ભગવાન શ્રી શંકરને પાર્વતી સાથે નિવાસ કરતા 1000 વર્ષ વ્યતીત થઈ ગયા। ત્યારે દેવતાઓએ ઉતાવળા થઈને અગ્નિદેવને શંકરજીની ચેષ્ટા જાણવા માટે મોકલ્યા। અગ્નિએ પોપટનું રૂપ ધારણ કરીને એક છિદ્રમાંથી શંકરજીના મહેલમાં પ્રવેશ કર્યો અને તેને ગિરિજા સાથે શૈયા પર સૂતેલા જોયા। ત્યાર પછી દેવી પાર્વતી શૈયાથી ઉઠીને એક સરોવરના તટ પર ગયા। તે સરોવર સુવર્ણમય કમળોથી સુશોભિત હતું। ત્યાં જઈને તેમણે જળવિહાર કર્યો। ત્યાર પછી તેઓ સખીઓની સાથે સરોવરના કિનારે બેઠા અને તે સરોવરના નિર્મળ કમળોથી સુશોભિત સ્વાદિષ્ટ જળ પીવાની ઈચ્છા કરવા લાગ્યા। એટલામાં જ તેમને સૂર્યના જેવી તેજસ્વી 6 કૃતિકાઓ દેખાય। તેઓ કમળના પાંદડામાં તે સરોવરનું જળ લઈને જ્યારે પોતાને ઘેર જવા લાગી ત્યારે પાર્વતી દેવી હર્ષથી કહ્યું, દેવીઓ, કમળના પાંદડામાં રાખેલા જળને હું પણ જોવા ચાહું છું। તેઓ બોલ્યા, સુમુખી, અમે તમને એ શરત પર જળ આપી શકીએ કે તમારા ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થાય એ અમારો પણ પુત્ર માનવામાં આવે અને અમારામાં પણ માતૃભાવ રાખનારો તથા અમારો રક્ષક થાય। તે પુત્ર ત્રણેય લોકમાં વિખ્યાત થશે। એમની વાત સાંભળીને ગિરિજાએ કહ્યું, સારું, એવું જ થાય। આ ઉત્તરથી કૃતિકાઓને ભારે હર્ષ થયો અને તેમણે કમળપત્રમાંના જળમાં થોડું જળ પાર્વતીજીને પણ આપી દીધું। તેમની સાથે પાર્વતીએ પણ ક્રમશઃ તે જળનું પાન કર્યું। જળ પીધા બાદ તરત જ રોગ શોકનો નાશ કરનાર એક અદ્ભુત અને સુંદર બાળક ભગવતી પાર્વતીની જમણી કુક ફાડીને નીકળી આવ્યો। તેનું શરીર સૂર્યના કિરણો જેવું પ્રકાશ પુંજથી વ્યાપ્ત હતું। તેણે પોતાના હાથમાં તીક્ષ્ણ શક્તિ, ત્રિશુળ અને અંકુશ ધારણ કરેલા હતા। તે અગ્નિ જેવો તેજસ્વી અને સુવર્ણ જેવા ગોરા રંગનો બાળક દુષ્ટ દૈત્યોને મારવા માટે પ્રગટ થયો હતો। તેથી તેનું નામ કુમાર થયું। તે કૃતિકાના આપેલા જળથી શાખાઓ સહિત પ્રગટ થયો હતો। તે કલ્યાણમય શાખાઓ છ મુખરૂપે વિસ્તરી હતી। આ જ બધા કારણોથી તે ત્રણેય લોકમાં વિશાખ, ષણમુખ, સ્કંદ, સડાનંદ અને કાર્તિકેય વગેરે નામોથી વિખ્યાત થયો। બ્રહ્મા, શ્રી વિષ્ણુ, ઇન્દ્ર અને સૂર્ય વગેરે બધા દેવતાઓએ ચંદન, માળા, સુંદર ધૂપ, રમકડા, છત્ર, ચામર, ભૂષણ અને અંગરાગ વગેરે દ્વારા કુમાર સડાનંદને સાવધાની સાથે વિધિપૂર્વક સેનાપતિ પદે અભિષિક્ત કર્યું। ભગવાન શ્રી વિષ્ણુએ બધા પ્રકારના આયુધ પ્રદાન કર્યા। ધનાધ્યક્ષ કુબેરે 10 લાખ યક્ષોની સેના આપી। અગ્નિએ તેજ અને વાયુએ વાહનો આપ્યા। આ પ્રમાણે દેવતાઓએ પ્રસન્ન ચિત્તે સૂર્ય જેવા તેજસ્વી સ્કંદને અનંત પદાર્થો આપ્યા। ત્યાર પછી તેઓ બધા દેવતાઓ પૃથ્વી પર ઘૂંટણ ટેકવીને બેસી ગયા અને સ્તોત્ર વાંચીને વરદાયક દેવતા સડાનંદની સ્તુતિ કરવા લાગ્યા। સ્તુતિ પૂરી થયા પછી કુમારે કહ્યું, હે દેવતાઓ, તમે લોકો શાંત થઈને જણાવો, હું તમારી કઈ ઈચ્છા પૂરી કરું? જો તમારા મનમાં ચિરકાળથી કોઈ અસાધ્ય કાર્ય કરવાની ઈચ્છા હોય તો પણ જણાવો। દેવતાઓ બોલ્યા, હે કુમાર, તારક નામે પ્રસિદ્ધ એક દૈત્યનો રાજા છે જે સંપૂર્ણ દેવતાઓનો અંત કરી રહ્યો છે। તે બળવાન, અજય, ક્રોધી સ્વભાવનો અને દુરાચારી છે। તે સર્વનો નાશ કરનારો અને દુર્દમનીય છે। તેથી તમે તે દૈત્યનો વધ કરો, આ જ એક કાર્ય શેષ રહી ગયું છે જે અમને બહુ જ ભયભીત કરી રહ્યું છે। દેવતાઓના પ્રમાણે કહ્યા પછી કુમારે તથાસ્તુ કહીને તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને જગતને માટે કાંટારૂપ તારકાસુરનો વધ કરવા માટે તેઓ દેવતાઓની પાછળ પાછળ ગયા। તે સમયે બધા દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા। ત્યાર પછી કુમારનો આશ્રય મળી જવાથી ઇન્દ્રે દાનવરાજ તારક પાસે પોતાના દૂત મોકલ્યા। ત્યાં જઈને તે દૂતે તે ભયાનક આકૃતિવાળા દૈત્યને નિર્ભયતાપૂર્વક કહ્યું, તારકાસુર, દેવરાજ ઇન્દ્રે તમને કહેવડાવ્યું છે કે દેવતાઓ તમારી સાથે યુદ્ધ કરવા આવી રહ્યા છે। તમે તમારી પૂરી શક્તિ દ્વારા પ્રાણ બચાવવાની ચેષ્ટા કરો। આમ કહીને જ્યારે દૂત ચાલ્યો ગયો ત્યારે દાનવે વિચાર્યું, ઇન્દ્રને કોઈ આશ્રય અવશ્ય મળી ગયો છે, એ સિવાય તેઓ આવી વાત કરી શક્યા ન હોત। ઇન્દ્ર મારા પર આક્રમણ કરવા આવી રહ્યો છે તે વિચારવા લાગ્યો, એવો કોણ અપૂર્વ યોદ્ધો હશે જેને મેં અત્યાર સુધી પરાસ્ત કર્યા નથી? તારકાસુર આજ ચિંતામાં વ્યાકુળ થઈ રહ્યો હતો। તે દરમિયાન તેને સિદ્ધ વંદીઓ દ્વારા ગવાતું કોઈનું યશોગાન સંભળાયું જે તેના હૃદયને દુઃખદ પ્રતીત થઈ રહ્યું હતું, જેના અક્ષરો કટુ જણાતા હતા। વંદી જનો કહી રહ્યા હતા, મહાસેન, તમારી જય હો, તમારા મસ્તકની ચંચળ શિખાઓ બહુ સુંદર દેખાઈ રહી છે, શ્રી વિગ્રહની કાંતિ નૂતન અને નિર્મળ કમળદળ જેવી મનોરમ લાગે છે, તમે દૈત્ય વંશ માટે અસહ્ય દાવાનળ સમાન છો, હે પ્રભો, હે વૈશાખ, તમારી જય હો, ત્રણેય લોકના શોકનું શમન કરવાવાળા 7 દિવસની અવસ્થાના બાળક તમારી જય હો, સંપૂર્ણ વિશ્વની રક્ષાનો ભાર વહન કરવાવાળા દૈત્ય વિનાશક સ્કંદ તમારી જય હો। દેવતાઓના વંદીજનો દ્વારા ગવાતો આ વિજય ઘોષ સાંભળીને તારકાસુરને બ્રાહ્મણની વાત યાદ આવી તારકાસુરને બ્રહ્માજીની વાત યાદ આવી બાળકના હાથે વધ થવાની વાત યાદ કરીને તે ધર્મઘાતી દૈત્ય શોકપૂર્ણ હૃદયે પોતાના મહેલની બહાર નીકળ્યો। તે સમયે અનેક વીર તેની પાછળ પાછળ ચાલી રહ્યા હતા। કાલ નેમી વગેરે દૈત્યો પણ ધ્રુજી ઉઠ્યા, તેઓ ભયભીત થઈ ગયા। તેઓ પોતપોતાની સેનામાં ઉભા રહીને વ્યગ્રતાના કારણે ચકિત થઈ રહ્યા હતા। તારકાસુરે કુમારને સામે જોઈને કહ્યું, બાળક, તું શા માટે યુદ્ધ કરવા ઈચ્છે છે? જા, દડો લઈને રમે, તારા ઉપર આજે મહાન યુદ્ધની જવાબદારી નાખવામાં આવી છે, એ તારી સાથે મોટો અન્યાય થયો છે, તું હજી તદ્દન બાળક છે, તેથી તારી બુદ્ધિ પણ અલ્પ છે। કુમાર બોલ્યા, તારક, સાંભળો, અહીં વધારે બુદ્ધિ માટે એ શાસ્ત્રાર્થ કરવાનો નથી, ભયંકર યુદ્ધમાં શસ્ત્રો દ્વારા જ અર્થની સિદ્ધિ થાય છે, બુદ્ધિ દ્વારા નહીં। તમે મને બાળક સમજીને મારી અવગણના ન કરો, સાપનું નાનું બચ્ચું પણ મૃત્યુનું કારણ બને છે, પ્રભાતના બાલ સૂર્યની સામે જોવું પણ કઠણ થઈ જાય છે, એ જ પ્રમાણે હું બાળક હોવા છતાં દુર્જય છું, મને પરાસ્ત કરવો કઠણ છે દૈત્ય, શું થોડા અક્ષરો વાળા મંત્રમાં અદ્ભુત શક્તિ નથી હોતી? કુમારની આ વાત પૂરી થતાં જ દૈત્ય તેમની ઉપર મુદગરનો પ્રહાર કર્યો, પરંતુ તેમણે અમોઘ તેજસ્વી ચક્ર દ્વારા તે ભયંકર અસ્ત્રને નષ્ટ કરી દીધું. ત્યારે દૈત્યરાજે લોઢાની સાંગ છોડી, પરંતુ કાર્તિકેય તેને પોતાના હાથે પકડી લીધી. ત્યાર પછી તેમણે પણ દૈત્યને લક્ષ્ય કરીને ભયાનક અવાજ કરનારી ગદા ફેંકી. તેના આઘાતથી તે પર્વતાકાર દૈત્ય ચોંકી ઉઠ્યો. હવે તેને વિશ્વાસ થઈ ગયો કે આ બાળક દુસ્સહ તથા દુર્જય વીર છે. તેણે બુદ્ધિથી વિચાર્યું, હવે અવશ્ય મારો કાળ આવી પહોંચ્યો છે. તેને ગભરાયેલો જોઈને કાલનેમી વગેરે દૈત્યો યુદ્ધમાં પરાક્રમ દેખાડનારા કુમારને મારવા લાગ્યા, પરંતુ મહાતેજસ્વી કાર્તિકેયને તેમના પ્રહાર અને તેમના શસ્ત્રો સ્પર્શી પણ શકતા ન હતા. હવે કુમારે દાનવ સેનાનો અસ્ત્ર શસ્ત્ર દ્વારા સંહાર શરૂ કર્યો. તેમના અસ્ત્રોને કોઈ રોકી શકતું ન હતું. તેમના પરાક્રમની સામે કાલનેમી વગેરે દેવ શત્રુઓ યુદ્ધથી વિમુખ થઈને ભાગી ગયા. આ પ્રમાણે જ્યારે દૈત્યો ચારે બાજુ ભાગી ગયા અને કિન્નરો વિજય ગીતો ગાવા લાગ્યા, તે સમયે પોતાનો ઉપહાસ જાણીને તારકાસુર ક્રોધથી બેબાકળો થઈ ગયો. તેણે તપાવેલા સોના જેવી ગદા લઈને કુમાર પર પ્રહાર કર્યો અને વિચિત્ર બાણો મારીને તેમના વાહન મોરને ભગાડી દીધો. પોતાના વાહનને લોહીથી લથબથ થઈને ભાગતો જોઈને કાર્તિકેય સુવર્ણભૂષિત નિર્મળ શક્તિ હાથમાં લીધી અને દાનવરાજ તારકને કહ્યું, ખોટી બુદ્ધિવાળા દૈત્ય, ઊભો રહે ઊભો રહે, હવે આ સંસારને આંખ ભરીને જોઈ લે. હવે હું આ શક્તિ વડે તારા પ્રાણ લઈ રહ્યો છું, તું તારા કુકર્મને યાદ કર. આમ કહીને કુમારે દૈત્ય પર શક્તિનો પ્રહાર કર્યો. કુમારના હાથમાંથી છૂટેલી તે શક્તિ દૈત્યની છાતીમાં, જે વજ્ર જેવી કઠોર હતી, વાગી. તે શક્તિએ તારકાસુરના હૃદયને ચીરી નાખ્યું અને તે દૈત્ય નિષ્પ્રાણ થઈને પ્રલયકાળના પર્વતની જેમ ધરતી પર ઢળી પડ્યું. દાનવોના ધુરંધર વીર દૈત્ય તારકાસુરના મૃત્યુથી બધાના દુઃખ દૂર થઈ ગયા. દેવતાઓ કાર્તિકેયની સ્તુતિ કરતા રહીને ક્રીડામાં મગ્ન થઈ ગયા. તેમના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. તેઓ પોતાની માનસિક ચિંતાનો પરિત્યાગ કરીને હર્ષપૂર્વક પોતપોતાના લોકમાં ગયા. બધાએ કાર્તિકેયને વરદાન આપ્યા. દેવતાઓ બોલ્યા, જે પરમ બુદ્ધિમાન મનુષ્ય કાર્તિકેયજી સાથે સંબંધ ધરાવતી આ કથાને વાંચશે, સાંભળશે અથવા સંભળાવશે, તે યશસ્વી થશે, તેનું આયુષ્ય વધશે, તે સૌભાગ્યશાળી શ્રી સંપન્ન કાંતિમાન સુંદર સમસ્ત પ્રાણીઓથી નિર્ભય તથા બધા દુઃખોથી મુક્ત રહેશે. અધ્યાય 34મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.